જે આત્માને માટે પેટ્રોલ રેડવું પડે, ઓઇલ નાખવું પડે, શ્વાસ લેવો પડે, તો ચાલે ને શ્વાસ બંધ કરી દે તો પ્રકૃતિ એટલે આત્મા સિવાય બંધ થઈ જાય. એના મિકેનિકલ ભાગ શ્વાસ બંધ થઈ જાય કે આત્મા મરતો નથી, આ પ્રકૃતિ મરી જાય. એની વસ્તુ એમ ના મળે ને ખોરાક, આ ગાડી ને પેટ્રોલ પેટ્રોલ નાખી નાખે સી ચાલે. એટલે આ બધું મિકેનિકલ આત્મા છે. શું છે? મિકેનિકલ આત્મા લોકો સ્થિર કરવા માંડ્યા. શું કરવા માંડ્યા? સ્થિર કરવા માંડ્યા. હું આ ના સ્થિર થાય તો મૂળથી સ્વભાવ થી જ અસ્થિર મુહો છે. આ મિકેનિકલ છે. તારે હજુ ને બહુ ભાવ ઊંડું, બહુ આ વિજ્ઞાન છે. મને તમારી પાસે બેસું ને તો કેટલાય વર્ષો થાય પણ નિવેડો થાય. એના કરતા થોડું ઘણું પૂછવું હોય પૂછી લો. જેટલા પ્રશ્ન હોય પાર નથી આવ્યો. મિકેનિકલ કૃષ્ણ ભગવાને કહ્યું ગીતામાં કે લોકોને કે છે રોગ બેહી નહી રે, ત્યાં ના પ્રકૃતિ પરાણે કરાવે છે. શું કે છે? આ દુનિયામાં કોઈ બેહી રે એવો છે નહી. અને આપડે કઈક બેહી રે તો મુંહ ઉઠી જતો રે. કઈ એમ ગજુ જ નહી. આ ભૂજ ભાઈ આપે એને કઈ પૂછ ખુલાસા કરે. Go ahead. Who is the creator? તને સમજ પડી? શું સમજ પડી? The world is the puzzle itself. Scientific circumstantial evidence. શું કહ્યું? સંજોગો નું બધું છે. Scientific circumstantial evidence. જેમ 2S ને O ઉપર ભેગા થઈ જાય એટલે કઈ હવામાન મળ્યું તો છૂટી પડે. છૂટી પડે પાણી નો મેકર કોણ? પાણી માંથી નીકળવું ને. ના પણ મેકર કોણ પાણી નો? 2S ને O ઉપર ભેગા થયું, 2S ને O, અને પછી વાતાવરણ ભેગું થઈને તો ડૂબી પડે. કોણ પાણી? પેલા તો એમ કેતા ભગવાન વરાવે છે, પણ હવે લોકો કે કે હવે ડાયા થઈ ગયા ભગવાન વાળા. એક ક્લાઉડ માં ફરતા થયા, એ એરપ્લેન માં એક ક્લાઉડ ની અંદર ફરતા થયા. હવે ભવન થયું જરાય. જો તમને ખબર પડે ને. પણ માનવામાં નથી આવતું. આપણે બધા દેશમાં પ્રાર્થના કરીએ, વરસાદ ના પડતો હોય. એ માનવામાં નથી આવતું. આપણા દેશમાં તો બધા પ્રાર્થના કરે, વરસાદ ના પડતો હોય એટલે. અને પછી વરસાદ પડે, પ્રાર્થના કરે એટલે પછી વરસાદ પડે. એ શું સમજાવો? પ્રાર્થના એ બધી નિમિત્ત છે. એમાં નિમિત્ત છે, નિમિત્ત છે આ બધા. જો સારું નિમિત્ત હોય અને પ્રાર્થના કરે તો વધે વધે ખરો. શું કહ્યું? પણ એ વરસાદ લોકોને જરૂર હોય બહુ વરસાદ ની, તે લોકો છે તે આપડે લોકો શું કરે એવા છે? એ છે તે શિવજી ને આખા ગળા સુધી ડુબાડે અને પછી આટલું ઉપર એ પાણી દે દે ઉપર ડબાડી દે આખા ગુંગળા આવે શિવજી ને. હાર સાથે આવી આવી અનગઢ વસ્તુ લોકો જોયેલા છે ભારતમાં? તો બહુ તો જ દુવાળે ને ભાઈ. શું કે? ભારતમાં બહુ છે. ઇન્ડિયામાં બહુ છે એવા. તો સાયન્ટિફિક સગર એવિડન્સ છે. તમારે ભાવના કરવી જોઈએ કે ટાઈમ થયો છે તમે આવો સારું. કેટલી ભાવના કરવી છે? પણ આપણા લોકો ભાવના કેવી વિરોધાભાસ તમને સમજ પડવું. આખો દાડો ખેતર પોતાનો હોય ને એટલે આખો દાડો ગાયા કરતો હોય. વરસાદ આવો વરસાદ આવો હે ભગવાન વરસાદ આવો સારું. પછી બહાર ગયો હોય ને તો છત્રી વગર ગયા વરસાદ આવવા મળતા કે હમણાં બંધ રહ્યા સારું. હા લોકો ને શું કેવું? ભગવાન વરસાદ શું કે છે? હું શું કરું કે છે? આ લોકો જે લોકો માગણી કરનાર તે જ આવું કે છે. બીજું આ કોન્ટ્રાક્ટ કે છે બહાર સિમેન્ટ બહાર પડે છે ના આવી સમડે. પછી આ ધોબી કે છે કપડા ધોયા છે રૂપિયા છે ના આવી. મારે કરવું શું કે છે? અને વરસાદ પબ્લિક ના અધીન છે. શું છે? પબ્લિક ના અધીન છે. શું આ પબ્લિક કઈ જઈ હતી? પબ્લિક માં ભગવાન નહી રાખશે. એ બધું આપડે આધીન જ છે. આ બધું કોઈ બીજો કોઈ ઉપરી નથી. એક મેં વાર્તા વાંચેલી બહુ નાનો હતો ત્યારે, એક બ્રાહ્મણ ને એક મુસલમાન બંને એક ગામ થી બીજા ગામ જતા. તમને થોડું સમજાય છે બેન? પૂછજો હા, બધા ખુલાસ કરજો. આ વરસાદ તો ઉપર હા ટુ એટ ને ભેગો થઈ જાય એટલે પાણી થઈ જાય એટલે ભગવાન કઈ વરસાદ વરસાદનાર ની કોઈ જરૂર નથી. એના મેકર ની જરૂર નથી. એક માણસ એમ કે અહીંયા આગળ અમૃતલાલ તમને કેવું પાણી બને આલું? બઉ સારી વાત. તમે પાણી ના મેકર હોય તો મેં આજે જ જોડ્યું કઈ તો તમારે શું જોશે? ટુ એટ નવો આપે, આપડે આપીએ એટલે પાણી બને આલે. પછી આપડે કઈ ભાઈ હવે ઓ છે, એટ ફક્ત એક જ છે, કઈ વન એટ અને ઓ છે એટલે થોડુંક બને આવે કઈ. તક ના બને તો તું શું બનાવનાર? હું અહીં તો બે કોમ નો સમજાય છે. એટલે ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. દેર આર ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ વ્યુ પોઈન્ટ, વન રિયલ વ્યુ પોઈન્ટ. અને આ પઝલ સોલ્વ ના કર્યું ની તે સાધુ સંન્યાસી આચાર્ય આ બધા પબ્લિક બધી આ પઝલ માં ડિસોલ્વ થઈ ગયેલી છે. શું થયેલું છે? અમને તો આખું જગત નિર્દોષ દેખાય. કેવું નિર્દોષ? કોઈ પણ માણસ કોઈ દોષિત ના દેખાય. છે નિર્દોષ કોઈ? છે તમને દોષિત દેખાય છે ને? નિર્દોષ જગત જોવું એટલે કે હવે દ્રષ્ટિ આપ્યા પછી આશીર્વાદ ભગવાન ઉતરે ત્યારે દાડો ભરે માલ માયા લોક જતા રહે. દુશ્મનો બેઠા હે ને તમે કે નહીં બેઠા? છે બેઠા. ત્યાં પછી એ જે જો હોતી હોય તો તમારું શું? ઓછા થયા પણ જતા નથી પૂરા. ઓછા થયા પણ જતા નથી પૂરેપૂરા. ઓછા થયા પણ પૂરેપૂરા જતા નથી. ઓછા થયેલા લાગે ભાઈ હંકોરે નહી પરબડકો. શું કહ્યું? એમ ઠરેલું લાગે હંકોરી એક પરબડકો. શું કહ્યું? નહી પાર મારા બાબો પૂછે છે કે ભગવાન ની વ્યાખ્યા, ભગવાન ની વ્યાખ્યા શું છે? રિલેટિવ છે કે એબ્સોલ્યુટ છે? એબ્સોલ્યુટ છે, કમ્પ્લીટ એબ્સોલ્યુટ, નોટ રિલેટિવ. ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ એબ્સોલ્યુટ ઇઝ પરમેનન્ટ. આઈ એમ ઇન એબ્સોલ્યુટિઝમ. આપણે બધા રિલેટિવ માં, આપણે બધા રિલેટિવ માં. રિલેટિવ માં શું? તમે એટલે તમે કહ્યું ને આઈ એમ ઇન એબ્સોલ્યુટિઝમ, તો કે બધા રિલેટિવ માં. એમ રિલેટિવ માં રિયલ માં આવી ત્યારે આવશે, પણ અત્યારે રિલેટિવ માં ખરે. પણ આ રિયલ માં છે, એમાં જે થોડા બાજુ આવ્યા છે તો રિયલ માં છે ને. You can come out of this the pani mari pina and you can be in reality that dada will be in with it all the way there. You know, right now it's only for about 10 minutes that actually is 10 minutes because then when we go home people will no he get absolutely 10 minutes matre je ghar jiye એટલે પછી કશું ના રહે. આ જે છે તે કે 10 મિનિટ માટે જ રહે પછી ઘેર જઈએ તો કશું ના રહે. શું ના રહે? એબ્સોલ્યુટિઝમ. તમે આપો એટલે પછી એ છે. આપણે સાંભળીએ પછી ઘેર જઈએ એટલે ઘેર ગયા પછી હતા એવા ને એવા જ થઈ જઈએ. એ તો અહીંયા આગળ સાંભળ્યું એટલે ખોરાક ભર્યું અને બહાર જઈને તું ખોરાક ઘેર્યું એટલે હું નીકળી ગયું. ભાઈ દીવો અગાઈએ તે રે, બીજું કશું રે નહીં. દીવો સળગાવી લઈએ તે રે જ્યોતિ. આ એવું છે કે આ મનુષ્ય છે ને તે ઉઘારી વાંકે ઊંઘે છે મનુષ્ય માત્ર, શાસ્ત્રકારો લખ્યું. તમામ જીવો સાધુ સંન્યાસીઓ આચાર્ય બધા ઉઘારી વાંકે ઊંઘે છે. સારું, શાસ્ત્રકારો રહે છે આ લોકો પર. સાચી વાત છે, ઉઘારી વાંકે ઊંઘે છે. આખો દાડો હે આ લોક ની જ પડેલી હોય, આ લોક ની એટલે અત્યારના જગત ની જ પડેલી હોય. અને કેમ કરીને કરવું, આમ કેમ કરીને કરવું, પરલોક નું તો જરાય નહી. તને સમજ ને, પરલોક નું કોને હશે? આ લોક ની ચિંતા આખો દાડે, કેમ કરીને આ ચલાવું, નહીં ચલાવું, છોડીએ કેમ, પણ આમ કરું, તેમ કરું, અમાર અમાર આખો દાડે. સરસ હવે ને, પરલોક નું એટલે શું? પરલોક ની તો જરાય વિચાર ના આવે. પરલોક નું એટલે શું? હવે એ તમને સમજે પડો. આ લોક તો તમે ગિફ્ટ લઈને આવ્યા છો, તે ગિફ્ટ લઈને આવ્યા તેમાં તમારો વખત કાઢો છો. જ્યાં આગળ જ્યાં તમારે પુરસાદ માંડવાનો છે પરલોક માટે, તે તમને બોન નથી. એટલે ભગવાને કહ્યું કે આ બધા ઉઘાડી વાંખે ઊંઘે છે. આ લોક પરલોક નું હિતાહિત નું સાધન, હિતાહિત નું ભાન નથી આ લોકોને, કે મારું હિત છે આમાં. આવતો બહુ પાડામાં જવાનું હોય પણ ખબર ના હોય ને એને શું ખબર કે શ્યામા જશે. આવતો બહુ ગઢડામાં જશે એને શું ખબર પડે. એટલે એ બધું આવતા બહુ ને માટે કોને કર્યું? પછી શું સમજ પડે છે આ બધું? હવે અમે તમને નિરંતર જાગૃતિ, આ તો ઊંઘો છો તમે, નિરંતર જાગૃતિ હશે, કઈ એક ક્ષણ વાર ઊંઘો નહીં. બધું પરલોક નું જ કર્યા કરે. આ બહુ નું તમને ફ્રી આપવા ગીફ્ટ જ છે. દાડી માં કઈ પ્રસાદ કરવો પડે? મોઢું આમ પૂછાત કરવો પડે ને? પરલોક નું કશું કરતા નથી. અને આ ભાવ માં આ ભાવ ની દુકાન ધીમી ચાલે છે, ચિંતા કર્યા કરે છે. ચિંતા કરે તો ચિંતા નું કૃષ્ણ ભગવાને કહ્યું, જીવ તું સિંધ ને શોચના કરે, કૃષ્ણ ને કરવું એ તે કરે. પણ લોક ગાંઠતા નથી કૃષ્ણ ને. તમે તો કહો પણ મારે છોડીઓ બે છે, છોકરો છે, ગાંઠતા નથી. ચિંતા કરવાનું હતું કે ચિંતા નું ફળ શું આવશે? ત્યાં ચિંતા નું ફળ ચાર પગ થશે બે ને બદલે, એક પૂછડું વધારે. આ કઈ ન્યાય કોઈ કોઈ ને છોડે નહી. કૃષ્ણ ભગવાન ના ભત્રીજા નહી, ન્યાય છોડે નહી, છોડતો હશે ન્યાય કોઈ ના. ભગવાન ને ના છોડ્યા, કૃષ્ણ ભગવાન સુઈ ગયા હતા. આવો મોટો વાસુદેવ નારાયણ જેવા સુઈ ગયા હતા. મારી તીર્થ રાત પાણી પાણી કરતા ખલાસ થઈ ગયા, પાણી ના મળ્યું. તો આવા વાસુદેવ નારાયણ ને જયારે આવું થાય છે તો તમારું શું ગજું? તે તમારે થોડું ઘણું માનવું જોઈએ કે ના માનવું જોઈએ? દાદાજી, હું તમે મને કહ્યું હતું ત્યાં હ્યુસ્ટન માં, મેં તમને પ્રશ્ન પૂછેલો કે તમે મને તમે ત્યાં હ્યુસ્ટન માં એને બેને કહ્યું હતું કે તમે મને ઓળખાણ, તમે એમ કહ્યું હતું બેને કે હું તને ઓળખાણ કરાવી આપીશ ભગવાન નું, તો કે તમે કરાવી આવશો એટલે હું આવી છું. એટલા માટે હું આવી છું ખાસ, એટલા માટે હું ખાસ આટલા દૂર આવી છું. હવે તો જેટલું જલ્દી વહેલી થાય એટલું સારું. તમે શું માનો છો? જેટલું જલ્દી થાય એટલું સારું. તમે શું માનો છો? તારી બેન ની સિફારસ લઈને તારી બેન કે તો કરી આપી, તારી બેન ની અરજી તરત સ્વીકારું છું. કરી આપીશ ને, તું માગો એ આપીશું. જયારે આખા બ્રહ્માંડ ના માલિક તારે ઘરે બેઠા છે, શું ના આપો? નિમિત્ત છે, ઓનરશીપ વગર ના માલિક છે. કેવું? મોક્ષે ના જાય મારે. તમને મોક્ષ ભગવાન તો દાદા ભગવાન પ્રગટ થયેલા છે, હું દાદા ભગવાન નથી, છતાં દાદા ભગવાન લાયકાત ધરાવે છે, છતાં ના કહેવાનું બહાર શું છે તે તમે જોવો. લોકો બધા મહાત્મા કે ભગવાન જ છે, તમે આમ શા માટે કહો છો? મેં કહું બીજા ભગવાન ચડી બે હશે એટલે બીજા એવું કરે નઈ એટલે મને કેતા કોણ ભગવાન કઈ આવો એકાદ આવો મારી પાસે, મારા સંદાસ જવાની શક્તિ ને શું ભગવાન થઈ બેઠો તારી કહું ને સંદાસ જવાની શક્તિ મત બતાય તારી પોતાની આમ થયા વગર તમને લોકો શું કા ક્ષેત્ર બચાવવાનું એમાં એક ભલવાર વગર ચડી બેઠા લોકો એટલે મારે ભગવાન મને શોખ શું છે મને ભગવાન થવાનું એટલે મેં જેમ છે એમ બતાડ્યા બધા સમજો ને આ લોકો ડફરા આવવા માટે જ્ઞાની પુરુષ છે તો દેહધારી પરમાત્મા છે. શું છે દેહધારી પરમાત્મા? તમે એમ કહ્યું કે આ જગત પરમાત્મા એ નથી બનાવ્યું, તો તમે એમ માનો છો રામ કૃષ્ણ એ બધા અવતાર લીધેલા એ તમે માનો છો ખરા? ઠીક છે બેન, એટલે તમે કહો છો કે આ જગત પરમાત્મા એ બનાવ્યું નથી, તો રામ કૃષ્ણ એ બધા અવતાર લીધેલા એ તમે માનો છો? તું તો માનું છું ને, અમે જોયેલા છે બધા. ના એટલે હકીકત એટલે પરમાત્મા છે, કૃષ્ણ ને જોયે છે એટલે એ છે. રામ મોક્ષે ગયા એટલે રામ દેખાય નહી, એમનું સ્વરૂપ શું છે એમને ખબર પડે, બાકી હજુ પણ કૃષ્ણ ભગવાન તો છે હજુ દેખાય. તું માનવાની વાત કરે, તું તો હજુ માનતા હોય તને જોવું છું, મારી જોડે બેઠેલા છે તને દેખાય છે? મને ક્યાં દેખાય છે, જોવા છે ને, મારી જોડે બેઠેલા દેખાય છે તને? આવું બધું બીજો આજે એમનો ફોન આવ્યો હતો તો કહ્યું કે તમે કહ્યું હતું ને મીઠ ખાવાનું છોડી દો, તો બધું આજે નિયમ લીધો છે ને, કહ્યું છે ખાસ દાદાજી ને કહેજે કે મેં તો નિયમ છોડી દીધો છે કઈ નઈ ખાવ. મારું કહી લીધું હવે સારું ના હવે તમે કઈ ઓછું એ કરવાના. ફોન આવી ગયો? હા હમણાં સાંજે ફોન આવ્યો હતો, ખાસ કર્યું કે દાદાજી ને કહેજો એટલે એમને આનંદ થયો. બે ચીજ માં ના પાડીએ આ લોકો ને, બીજું કશું ધર્મ ના ફાવે તો આટલું છોડજે, દારૂ ને બ્રાન્ડી બે ના હારી શું માઉસ ને દારૂ બીજું તારે ખાવું એ ખાજે મસાલા રાખીને હે રાયતા ના અથડો ને બથડો બધું કરીને ખાજે, જાત જાતે ગરમ મસાલા નાખીને કરજે. હા તાર પાસે પુરાવા માંગે છે નથી ને, પણ આપડી શક્તિ હોય તો ખાવું, ના શક્તિ ના ખવાય. માઉસ ખાવાની શક્તિ જોઈએ કે ના જોઈએ? હે માઉસ ખાવાની શક્તિ ના જોઈએ? જોઈએ રીંગણા નું દૂધી નું શાક ખાધેલું ને, દૂધી કોબી કારેલા બધું ખાધેલું છે, તે જાતે તું કાપી શકું આમ એમ અને ટુકડા હું કરી શકું તો તને તને કશું ભય નથી લાગતો કે દુઃખ થતું નથી કાપતી વખતે? માટે એ ખવાય અને મરઘી તે કાપવું તે કપાશે કાપતો ફાવશે તું ના ખવાય. તારું હાથ એક્સેપ્ટ નથી કરતું, જે નિર્બળ છે હાથ, નિર્બળ છે તો હાથ ની અસર થશે પછી હાથ ની મોટી અને એના બધા હાર્ટ એટેક ના બધા પરમાણુ તું મરઘી અગર તું કાપીને ખાતો હોય એક ફેરો કાપી તું મને બતાય તો પછી કાયમ માટે ખાવાનું તને છૂટ આપું. તું સાંભળ બકરી બકરી તને સમજ પડે છે, કારણ કે એ હાર્ટ આપણું આજે એક્સેપ્ટ ના કરે છે અને પછી ભૂલથી ખાઈએ બહાર ખાઈએ પણ એનું પરિણામ તો આવે કે રહે નઈ ને, હાર્ટ એટેક આવશે. તને સમજાયું કહું છું તે એક્ઝેક્ટ સમજાયું? એટલે આવું ખાતો હોય તારી જાત બગાડી નઈ તો શું કહે? તમને સમજાય બધી વાત? નથી ખાતો કે છે, નથી ખાતો, પેલા ખાતો તો બીજી ઘણી ચીજો છે આટલી બધા જાતના રસ છે તોય પણ આપણને વસ્તુ જ કરતો ના આવડી. આટલા બધા રસો કેટલા બધા રસ અહી અમેરિકામાં કેટલા પ્રકારના રસ મળે છે? અને ઇન્ડિયન છો કેટલી બધી, તમારા સંસ્કાર કોણ, તમે કોણ છો, તમારી ક્વોલિટી કઈ છે? બ્રાહ્મણ નો અવતાર છે પાછો, એમ બ્રાહ્મણ છે જન્મે તો, એમ બ્રાહ્મણ હોય પટેલ હોય, વોટ ઇઝ ડિફરન્સ? એ ખાસ ડિફરન્સ ના કહેવાય. હા, આ છોકરો છે એકલો, તે મારી પાસે કાયમ રહે તો દુનિયા ને અજાયબી ફેલાવે એટલી શક્તિ છે એનામાં. અને આ રેગન મારી જોડે વરદાળો રહે તે કશું ભલી વાર આવે. આ તમે એક કલાકમાં જે શીખ્યા એ વરદાળમાં ના શીખે. શું કારણ? તમે સમજાવો. હે, તમે સમજાવો. તમને થોડું થોડું સમજાય, થોડું સમજાય, પણ તમે સમજાવો. તમને શું સમજાય? સંસ્કાર એના, એનો જે ખોરાક, એની જે રીતે મોટો થયેલો, એના સંસ્કાર, એનો ખોરાક, એ જે રીતે મોટો થયેલો તે ખોરાક તો આપડા લોકો ખાય છે ને બધા, નથી ખાતા બધા. આ તો જન્મ થી ખાતા હી ખેલા કે છે દાદા? હિન્દુસ્તાન માં લોકો સુખી છે કે અહી અમેરિકા લોકો સુખી છે? સુખી ક્યાં છે? અહીના મટીરિયાલિસ્ટિક રીતે ગણે તો અહીના સુખી ખરા, ભૌતિક રીતે. ભૌતિક રીતે જોઈએ તો અહીના સુખી છે, ભૌતિક દ્રષ્ટિએ અહીના સુખી છે. કેમ આ લોકો સુખી છે, દુખી છે? ઇન્ડિયા નો કેમ દુખી છે? મોસા નહીં કરતા બધા કહે, થોડા કોક જ બહુ થોડા માફ કરે. શું મોસા નું ટીપુ નહીં જોયું તો દુખી હતા બિચારા? શું કરે? બહુ દુખી. તમારો એ દુખી હોય, મોટી ઉંમર નો દુખી હોય, મોટો માણસ દુખી હોય, બાબો દુખી ના હોય, મોટી ઉંમર માં દુખી હોય. આ બાબો છે એ દુખી હોય કે ફાધર દુખી હોય? એના ફાધર દુખી હોય, બહુ જાણે એટલે બહુ દુઃખ. કારણ કે એને ભાન જ નથી, દુઃખ નથી, એની એજ જ કાચી છે, સમજવાની જરૂર જ નથી એના. એટલે આ બધા ફોઈ વાળા બાબા છે કિન્ડર ગાર્ડન અને તમે રદ થયેલા લોકો. એટલે સમજ ભાઈ ને, તમારે દુઃખ હોય શું કહે, અને તમારે મોક્ષ દેવાનું છે એટલે તો મોક્ષ માં લઈ જવાના ને. આ તે હોનું હોય છે ને, આ હોનું, આ વીટી વીટી લાવ, આ વીટી છે ને, એને ચોખ્ખી કરવી હોય નઈ તો ભાઈ ભેળ છે ને બે જુદી કરવું હોય તો એનો ઉપાય કરવા પડે ને. હા, તો પછી યાર ભઠ્ઠી માં નાખવી પડે ને કે એસી માં નાખવી પડે ને? એવું આ ભઠ્ઠી મૂકેલા લોકો છે મોક્ષે મોકલવાના. સ્ટોર ની અંદર ઘરે પડી ગયા સુધી ફ્રીજમાં અને ઇન્દ્રિયો માં જ મસ્ત છે. ઇન્દ્રિયો ની બહાર નીકળેલા ને બાકી એમને બુદ્ધિ બહુ જબરજસ્ત હા બહુ જબરજસ્ત તર દાદો બધું બધા બીજું બધું બધું બધું બહાર ની બુદ્ધિ બધું બહુ આંતરિક બુદ્ધિ બહાર ની બુદ્ધિ બધું બહુ અને પાંચ પાંચ વિષયો માં નિરંતર વિષયો માં ભટક આપડે તો એરપોર્ટ પર જાવ ને તો એ લેડી નું યાદ ગાલ ગાલ કરતો નહીં આખો દાડે એમાં એમાં તાર આપડે એક ડુંગર હોય તેનો આમ થતા આમ આવડું મોટું પથ્થર નું આમ આમ લાંબો નીકળે છે 8-1 ફૂટ લાંબો કુદરતી હોય છીન હોય તો એ પથ્થર દેખાય એટલે કોઈ ફોટા લઈ લે આપડે લોકો કઈ ફેક ના એમ કીધું ઇન્દ્રિયો મસ્ત છે આવું બધું નિરીક્ષણ કરતા નહીં ડોલર ની જ પડેલી છે મને તો નથી પડેલી એટલી બધી ભેગા જ નથી થયેલી હું કામ પડેલી હોય મને પડેલી નથી કારણ કે ભેગા જ નથી થયેલા ભેગા થયેલા મસ્ત છે આમાં તો પહેલું ઠીકવાડ નહીં ભેગા થયેલા છે ડોલર નથી એટલે તો એની ચિંતા નથી એમ આ પેલી હાથ ગાળે નહીં થયેલી તો આથી વિચાર ના કરે કોઈ આ છે ઇન્દ્રિયો મસ્ત છે અને 18 વર્ષ નો બાબો થાય એટલે વિલિયમ શું થાય ને આપડો ગાય છે તો એનો બાબો છો ભાઈ ને હા 18 વર્ષ છે અને આપડા હાથ પેઢી બાબા છૂટો કર્યો હાથ પેઢી બધી ક્ષમતા ના છોડે તમે સમજે ને તમને સમજાય વાત મારી પતિ ભાઈ આ જાગૃતિ ને કઈ પતિ ભાઈ તમને સમજાય ગયા આ બધી વાત મમતા ભાઈ ને હા ના અમને કઈ ના ભાઈ આ તો વાલિયા ભાઈ બિચારા એને આઈના ના રે તો આઈના રહ્યા ઇન્ડિયન સંસ્કાર જરા બહુ ભેગા ના થયા નહી તો રેડિયો નથી બંધ કરી દેવું બધું બંધ કરી દેવું ના ના ગમે છે ચાલુ રાખો રેડિયો ચાલ્યા કરે ગમે છે કામ કાઢી નાખ્યું બરોબર તને કશું ગમ્યો ગમતી કઈ ગમ્યો દેખાડો ને રે બેન હા ફેર્યા કરે કઈ એમ છે તેમ ફેક્ટ વસ્તુ ફેક્ટ શાસ્ત્ર ની ઉપર ની વાતો બધી અને તો જ માં સાચી વાત સમજાય ને ભક્તિ ભક્તિ તો ભક્તિ એટલે તું એપડો નિયર એન્ડ નિયર નજીક ને નજીક જવું ભક્તિ કરો ભક્તિ કરો જ્ઞાની જયું ને રસ્તા જોયા સિવાય આપડે ચાલીએ છીએ રીતે ચાલવું એ ભક્તિ કહેવાય તો પેલું શું જોઈએ દિશા ની જાણકારી જોઈએ ક્યાં જવું છે તે ક્યાં જવું છે જાણવું તો જોઈએ ને હા એટલે ભક્તિ જેની કરો છો ને તેનું પેલું જ્ઞાન જોઈએ આપણે અહીં જ્યાં જવું હોય તેનું આપણને જ્ઞાન હોય તો પછી આપણે ચાલેલું ચલાવી ને ચલાવી ચાલુ એ ભક્તિ કહેવાય પેલું જ્ઞાન લોકો ભોન ઘણી વાતો કરશે, જરાય ભોન નથી. અને આમ કે મહા તરીકે થાય, ઘણા મહા તરીકે ભોન ભાગ્ય કોઈ મહા તરીકે ભોન દ્વારા મેં દીધો. અને પછી કોર્ટ ગઈ ત્યાં ભગવાન અંગૂઠો લગાડો છે દાદા મન તો તારું નામ શું? નૈના. નૈના નૈના નું મન. તું તો શુદ્ધાત્મા, તારે નૈના શું કરે છે જોયા કરવાનું. ચાલ એટલે મેં જે માલ ભરેલો છે નીકળ્યા કરશે. મનમાં જે ભરેલો માલ તે નીકળ્યા કરે. હવે તું એનો માલિક નહી, એટલે તું અમારી આજ્ઞામાં રહે. આવું કરવા જઈશ પછી બગડી જશે જ્ઞાન. એટલે આજ્ઞામાં રહે. નૈના શું કરે છે એ તારે આજ્ઞા પાડવાની. શું કરવાનું? નૈના શું કરે છે તારે જોયા કરવાનું. જય શ્રેષ્ઠા. આજ્ઞાઓ બધી યાદ છે કે ભૂલી ગઈ? ત્યાં જોવાનું છે. શું નામ એનું? નૈના. નૈના શું કરે છે તારે જોયા કરવાનું. એવું કહ્યું નતો તને? પછી હવે મનમાં તો બીજા વિચારે આવે તને. ગુસ્સો આવે તે હોય તારો નહી, નૈના નો. સમજ પડે ને? તમારે શું પૂછ્યું એ કહો ને મને. તમે મોડે કહો એ નિકાલ કઈ નાખવાના. રામમોહનભાઈ પણ સમજી લેજે બરોબર. ગુરુ ને પૂછે છે કે ઈશ્વર ની ખોજ ક્યાં કરે? ગુરુ જવાબ આપ્યો એ તું જ છું. ઈશ્વર તમારામાં જ છે, પરંતુ ઓળખવાની રીતે જાણ્યા પછી જ એમના દર્શન થશે. હવે આવું ગુરુ કે એમાં ગુરુ ને કહીએ નહી કે ભાઈ તું મહેરબાની કરી તમારું મોઢું બંધ કરો કે તમારામાં ભગવાન છે. દેખાય ને ભાઈ આમ તો કોઈ ગાગા કર્યા કરે છે. તને દેખાતા રહીને મને દેખાડું છું. લોકો વધારા છે ભગવાન જ નહીં રાખતા. એમ છોડીએ છે આના પછી કે હું છું તાર મને અનુભવ થતો નથી. તું મને દેખાડ કે અનુભવ કરાય ગયો. કઈ કેવું પડે ને કેવું પડે? એવું પડે. ગુરુ અને બાપ નું શું થાય? આત્મા ને ઓળખ્યા પછી ખબર પડે. એક આત્મા ને ઓળખ્યા પછી ખબર પડે. પણ તે ઓળખ પાડ કે નહીં તો આમ તો દાદા શું કરશે? આપડે ચોપડી માં લખેલું કે આમ તો શું કહે મને વખત બગાડ. ઈશ્વર ની ખોજ એ હું જ છું, તે હું જ છું, એ તો પછી ચોપડી માં લખેલું કે તું શું કહે? આમ તો વચ્ચે દલાલી કઈ કરી ખુશ કહે. તને સમજ પડી? પણ તું મને કરિયાર કે હું જ છું એવું મને કરિયાર એનો સાથ છે ખાર કે તો હું તારી પણ નહી તો પછી વગર કામ તમારે વખત કા બગાડશે. એવું ના કહ્યું તે? ના નથી કહ્યું. આટલી આ કહ્યું તારે શીખવું છે મારી પાસે તો હું તારે શીખવાડું. કહ્યું ચાક માં શું શીખવાનું? તું એક મેં લઈ આવી કહ્યું શાક લાવ્યો ને બીડા લઈને આવ્યો. પછી મેં કહ્યું તું ભીડા લાવ્યો ભાવતા ની મારે પહોંચ ગયેલી નથી તારી જોડે. કારણ કે તું મોટો માણસ એટલે બધા બેચારા ના વધતા ઓછા આપું તેનો હતો. કોટ પાટ નું લાવ્યો પેલો કે પેલી પણ તું ભીડા કેવા લાવે મને જોવા દે. તું તારા જેવા ભીડા લાવ છું, મારા જેવા લાવ છું. તમે આઠ નવ આમ આમ કરો તો તૂટેલી નું આમ કરો તો વાળો તૂટેલી. શાક લાવતા આવડતું નથી, એમાં શું જોઈ ભણ્યો કર્યું કે આવું અમે કઈ શીખવા ગયેલા હતા. તમે આ પેલું શીખ બરાબર. મેં કહું એટલે આ દૂધી બુધી લાવજે. તે દૂધી લાવ્યા હતા ઉપર નખ મારી નઈ ગા ચાય નઈ પાકું. તને પહેણાવે એ જ ભૂલ કરી ગઈ. ગ્રેજ્યુએટ થતો આવડે ને એ વાંચવાનું પરીક્ષા પણ વાંચવા પરીક્ષા પણ ગણતરી ભણતર છે પણ ગણતરી નથી ને. બરાબર ગણતરી બિલકુલ છે નહી. ભણતર થાય પણ ગણતર નહી. તને ખબર પડી એ પછી ગણતર બહુ કઈ આવે તાર મારી ઠોકી ને એનું સીધો ગણતરી કઈ આવે. કે મને કે તમારી જોડે મારાથી નહીં શીખાય કે તમારું બહુ કડક ખાતું છે. આપડે માર્ગ છૂટો છે કયું માર્ગ છૂટો છે. હવે ભાગીદાર ભાઈ જ હતો કનુભાઈ નો કાકો હતો. એ પછી બીજી જગ્યાએ પછી શીખવાની જરૂર નથી પણ બીજી જગ્યાએ સર્વિસ ચાલુ કરી દીધી. પછી વહુ ને બે હાથે રહ્યા. હા વહુ ને બે હાથે રહ્યા કઈ એવું કઈ કાયમ રહેતું છે. આ સૂર્યનારાયણ આયા માટે કઈ કાયમ રહેતા હાથ થઈને જતા રહે ને જતા રહે. ત્યાં વહુ જણાય વહુ કાયમ ની રહેશે. પછી શ્રીમંત આવી વિહાડી એમ તો શું થયું પછી ઘેર જતી તમે કેમ છો જયંતિ મજામાં છો કે હા આપડે તો એકલો શું કે છે મેં બહુ સારું કહ્યું પણ તમારી વિદ્યા ખરી કામ લાગી ગયા છે. મેં શું જમવાનું કરાય શીખવ્યું ને તે હું તો આવવાના પર એક ફરક પૂર્યો ને એ બધું કરીને દઉં છું અને પૂર્યો દૂધ ને કહી દઉં કે આવે પછી હવા દે આવે અમારે પેલું તો કડવું લાગે ને. પેલા સિગરેટ તો પીવતો જ નથી એવું દેખાડે મને. કોઈ દાડો મને સિગરેટ દેખાઈ નથી કે જોઈ નથી. મેં પીઠું છૂટવી ઘરમાં ટૂટું પડેલું હતું કઈ એ મને જોઈ મળે ને. આજના છોકરા આવા હોય નઈ કઈ લહેરી લાલા આવા ના હોય. અને પછી નીચે સિગરેટ વાળાની દુકાન હતી ને તો આજે કહ્યું પેલા ઊંચા આખા જયંતિ ભી છે ને તે સિગરેટ જે મંગાય એ પીતા હોય એ મંગાવી જ કહ્યું. લે ભાઈ આ આ બીજી બીજી એટલા મતી ને એટલે અહીંથી ને એટલે પછી પેલો કે છે કાકા શું કામ રેડી જવું છે મેં અડધી તો મૂકી રાખો અને પીન તો મૂકી રાખો અડધી ડબ્બી છે કે છે. તમે કહે તું જવાનું ભાઈ મેં જો લાવવાની છે આવ્યા કરી તક ના અડધી જ છે. તને લાય તાર અડધી અડધી લઈને ઉપર પેલા ભાઈ આવી કે સિગરેટ લાય છે પેલી ડબ્બી તે કાકા લઈ ગયા એટલે તને ગરબું પછી મેં કહ્યું આશી કા ખોનગી રાખતા હતા કઈ દોને ભર્યું. આપડા ધોળો કેટલા હતા ને આખના ભગવાન ના વખત માં આવું નતું મહાવીર ના વખત માં આવું નતું એવું છે આ તો. પણ આ લોકો ને સમજણ ના પડે શું થાય છે તાર થોડી કઈ સમજણ પડી દેવાની. ઉતારવાનું શું કેવી રીતે ઉતરે આઈ મીન ગુસ્સો ચડ્યો હોય કેમ કે ગુસ્સો આવે તો તેને કેવી રીતે ઉતારવો સાંભળજો. બધા કોઈ માણસ પથરો મારે તો એની પર ગુસ્સો આવે કે ના આવે આવે જરૂર હે. હવે અને ડુંગર પરથી પથરો પડે, માથામાં પડે, લોહી નીકળે તો કેવું છું કે એની સાથે ઝઘડવા જવાય છે. હે ના કે શું કરો, નહીં આવે, ના યાદ ના આવે. એમ કે ડુંગર પરથી પડે તો એની સાથે થોડું ઝઘડવા જવાય છે. હા તા અહીંયા જોડું આ ડુંગર જ છે. ડુંગર વગર કોઈ જગ્યાએ કોઈ ક્રોધ ના કરે. જે પથરો મારે છે, જે મારનારો છે ને, આપડે ક્રોધ કરવાની જગ્યા છે એ ડુંગરો જ છે બધી. એ પછી પસ્તાય, પછી શું થાય? પસ્તાય. સમજ ને, મારે ક્રોધ કરવા જેવી વસ્તુ ન હોય તો અણ સમજે નું ખેલ છે ક્રોધ તો. જો એ તો બધા જાણે છે, પણ એ તો બધા જાણે છે ક્રોધ ન કરવો જોઈએ, ગુસ્સો ન કરવો જોઈએ, પણ થઈ જાય ને પછી એનું શું, કેવી રીતે મટાડવો, એનું કઈ છે ઉપાય? બધા ઉપાય છે. કાયમ ને માટે કઈ નાખવો એ તો ઉપાય છે. કાયમ ને માટે નીકળે તો એનાથી ઉત્તમ એ કે નહી, પણ એ તો એના માટે 12 વર્ષ તપ કરવું પડે. પૂછું છું એને, એની આજ્ઞા લેવી પડે કાયમ માટે કાઢવાનું. તો ના ના, એટલું નથી. પછી ધોલ માર્યા તો ક્રોધ ના થાય. ડોલર લઈ જાય 1000 જોવાય તો ક્રોધ ના થાય. 12 વર્ષ થશે. પ્રયત્ન કરશું, પ્રયત્ન કરવાનો. આ બધી માયા છે તેનું શું? માયા જમાડો. આમ કરતા કરતા માયા તો પછી હા ચાર નારી પછી મારે મેં છીડી જશે. અહી નાના નાના નીકળવાની વાત છે. અંદર ધકેલી જ ગાલે, બોક્સ માં મૂકીને લઈ જાય. અહી નાની મળે નઈ ને, પણ નાનામી જ કે ને, કારણ નામ આપ્યું તું વ્યવહાર ચલાવવા માટે. લઈ પાછું લઈ લીધું, આ ભાઈ જાય છે તે બધા નામ હાથે લઈ જશે, પાછું અહીં શું કરીશું આપડે? એટલે નામ પાછું લઈ જાય. અહીં વ્યવહારમાં આપ્યું હતું આપડે, તેમના આયા પછી થોડા દાડા પછી આપીએ, પછી જતી વખતે લઈ લઈએ પહેલેથી, નહીં પાછી લઈને જતા રહે તો આવી જાય. એટલે નનામી કાઢે. બાકી નનામી કોળી કઢાવવાની વાતો કરે છે. જ્ઞાની પુરુષ જોયેલા પેલા કોઈ દાડો રામામૂર્તિ મિશ્રા છે કેલિફોર્નિયામાં. રામામૂર્તિ મિશ્રા શું કે છે? કેલિફોર્નિયામાં રાણી પુરુષ જોઈ રહ્યા. જ્ઞાની એટલે પરમાત્મા, એમના દર્શન પરમાત્મા. એવો તો અનુભવ નથી તો. જ્ઞાની એટલે દેહધારી પરમાત્મા. ભલે આ મન બે ચેત્યા છે ને, કામ કરી લો. કોને દુનિયા બનાવી? ભગવાને. કોને કહ્યું હતું તમને? હા તો આપડા મા બાપ કે અમારથી બધું છૂટવા માટે માર્ગ કયો? આ ગુચવાડો આવવાનું બધું છે કે આ બધું જે ગુચવાડો વાળું છે એમાંથી છૂટવાનો માર્ગ કયો? એ તમારી પાસે માગીએ છીએ. આજે એ માગીએ છીએ તમારી પાસે. એ બરોબર છે, પણ પેલા જાણવું પડે ને કે આ શું છે જગત, કોને બનાવ્યું બધું ના જાણવું પડે. નહી તો એ ગુચવાડું ઉભો ના રે તો જ્ઞાન પૂરું સીધું થાય ને. કોઈક વાર ફરી કોઈક દાડો કોઈ પૂછે કોને બનાવ્યું, ગોતી જવું આ જ્ઞાન માં જતું રે. એટલે વાત સમજે પડે ને ખરેખર કોણ બનાવે છે તે. તો ભગવાને બનાવ્યું એમ કહો છો, તો કઈ સાલ બનાવ્યું તે તમને કઈ ખબર છે? એની શરૂઆત તો થઈ કે નહીં થઈ? શરૂઆત તો થયેલી. હા તો શરૂઆત આવે ને આવે. હે આવે શરૂઆત.